સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણીં ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલ દેચ દોર્વિલસિતં ૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ પાદચલિતં યસ્યાખિલં મંગલમ સોયં મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સદ્ગુરુ નારાયણદાસજી સ્વામી જૂનાગઢ મંદિરના કોઠારી પદે નિયુક્ત થયા. વિહારીલાલજી મહારાજ એમની વ્યવહાર કુશળતા અને કોઠા સુજ જોઈ અને મહારાજશ્રીના મનમાં એમ થયું કે આવા સાધુ કરકસરવાળા અતિ મમત્વથી સેવા પ્રવૃત્તિ કરનારા સંત જો કોઠારી થાય ને તો દેવની વિશેષ સેવા થાય. સ્વામી જ્યારે જૂનાગઢ મંદિરના મહંત પદે હતા એ વખતે જૂનાગઢ મંદિરથી ઉગમણી બાજુ એટલે દેવનો પાછળનો જે ભાગ છે એ આપણે આમ દરવાજામાંથી અંદર આવીએ અને ત્યાં મોટું બિલ્ડિંગ અત્યારે બનાવ્યું છે ને, મત ઉગમણો ભાગી જ થાય ને, એ બધું બળી ગયું. હા, બળી ગયું એમ, પડી ગયું. અત્યારે નવું છે, નવું બિલ્ડિંગ છે. હા, બસ ભંડારની માથે અહીં પહેલાં એ જગ્યા આપણા મંદિરના ભાગમાં નહોતી. મંદિરના ભાગમાં જેટલી અત્યારે મંદિરની જગ્યા મંદિરની આજુબાજુની એટલી હશે અને એ જગ્યા નવાબ સરકારની હતી. કેટલાક દ્વેષી લોકો એમણે નવાબ સરકારને વાત કરી કે સરકાર એ તમે છો ને ત્યાં સુધીમાં એક ધર્મનું સારું કામ થઈ જાય તો બહુ સારું. એ નવાબ સાહેબે પૂછ્યું કે શું કરવું છે. એ આપણી પેલી જમીન છે ને સરકાર, કે કઈ જમીન આપણી, તો જૂનાગઢમાં બધી જમીન આપણી જ છે, કે કઈ જમીનની વાત કરો છો. એ આપણે ઓલું મંદિર નથી સ્વામિનારાયણનું, હા, એમની બાજુમાં જે જમીન છે એ જમીનમાં જો એક મસ્જિદ થઈ જાય તો બહુ સારું થાય. સરકાર કે કંઈ વાંધો નહીં, કરી નાખીએ. કે એટલે નવાબ સરકારે પરવાનો આપ્યો દ્વેષી લોકોને એમ મનમાં કે બાજુમાં જ થઈ જાય તો કાયમનો કંકાસ ને કાયમનો કઝિયો એમાં આ લોકો બધા પડ્યા રહીએ. કે સહેજે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્કર્ષ છે એ જોઈ ન શકાતો હોય અને બાજુમાં આવું કંઈક થાય તો આ કેમ ભારત પાકિસ્તાન થઈ ગયું એવી રીતે થયા રાખીએ કે કાયમ લડે રાખો એટલે અમને ભૂલી જાઓ તમે કે અમે તમને 200 વર્ષ સુધી હેરાન કર્યા હતા એમ. એટલે નારણદાસજી સ્વામીને આ સમાચાર મળ્યા કે આવી રીતે હવે ત્યાં સરકાર છે એવું વિચારે છે કે ત્યાં મસ્જિદ બનાવવી. સંતોને બીજો કંઈ પ્રોબ્લેમ ન હોય પણ સહેજે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે કાયમનું ઘર્ષણ રહે એ બરાબર નહીં. બાકી એમની રીતે એમનો ધર્મનું પાલન કરે, એમની રીતે એમના ધર્મ પ્રમાણે રહે, તો એમાં સંતોને બિચારાને કંઈ રાગ કે દ્વેષ એવું હોય નહીં. પણ બાજુમાં જ થાય એટલે સહેજે કાયમનું ઘર્ષણ રહે નહીં. એટલે બાલમુકુંદાસ સ્વામી એમને ખબર પડી, બધા સંતો મહારાજને પ્રાર્થના કરે કે હે મહારાજ, હવે તો આમાં તમે એક જ ઉગારી શકો એમ છો, તમે કૃપા કરશો તો રસ્તો નીકળશે. અને નવાબ સાહેબની ઈચ્છા હતી એટલે બીજા કોઈ કશું કહી પણ ન શકે. ઘણા પ્રયાસો સંતોએ કર્યા હશે, બીજાએ કર્યા હશે કે ત્યાં ક્યાં આપણે બીજી કેટલી જમીન છે ત્યાં કરવી હોય તો ત્યાં કરીએ એમ. એ રસુલ ખાનજી જે નવાબ હતા એ અરસામાં એમનું અવસાન થયું, મસ્જિદનું કામ ચાલુ નહોતું થયું ત્યાં રસુલ ખાનજી એ અવસાન પામ્યા. પછી એમનો જે કાંઈ વિધિ હશે એ બધો થયો, સુપરદે ખાક કરવામાં આવ્યા એવું કંઈક કે ને, એટલે એમને કબરમાં સમર્પિત કરવામાં આવ્યા. એમના નાની ઉંમરના શાહજાદા મોહબ્બત ખાન એ જૂનાગઢની ગાદી આવ્યા. મોહબ્બત ખાનની ઉંમર નાની હોવાથી રાજનો કારભાર બધો એ દિવાન સંભાળતા અને એમાંય વિશેષ કરીને બાઉદ્દીનજી એ મુખ્ય રીતે કારભાર બધો સંભાળતા, એમના મામા થતા એટલે સહેજે એમની સલાહ ને બધું લેવાના જ હોય. એટલે મોહબ્બત ખાનજીને બાઉદ્દીનજીએ એવું કહ્યું કે આપણે સરકાર તરફથી એક મસ્જિદ આ જગ્યા ઉપર બનાવવાના છીએ, તો જૂનાગઢની અંદર તો ઘણી બધી મસ્જિદ છે અને લોકોને અગવડતા પડે એવું કંઈ છે નહીં, તો હમણાં જો રાજ્યનો આવડો મોટો ખર્ચ મસ્જિદ પાછળ કરીએ એમના કરતા રાજ્યમાં બીજી સુવિધાઓ વસાવીએ તો લોકોના આશીર્વાદ આપણને વધારે મળે. બાઉદ્દીનજીની સલાહથી શાહજાદા મોહબ્બત ખાન એમણે કહ્યું કે તમારી વાત સાચી છે કે આપણે મસ્જિદનું કામ છે એ નથી કરવું અને એમના બદલે રાજ્યના લોકોના ઉપયોગી હોય એવા કામ કરીએ. અને બાઉદ્દીનજી પ્રસિદ્ધ ઇતિહાસ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી એમને આ દિવાન પદું પ્રાપ્ત થયેલું. એમના બહેન એ રસુલ ખાનજીના પત્ની અને રાણી બનેલા. એમને પણ આ ખબર હતી કે જૂનાગઢની અંદર સ્વામિનારાયણ મંદિરમાં સંતોને હમણાં થોડી આવી તકલીફ છે અને અત્યારે યોગ્ય અવસર આવ્યો તો એમણે પોતાના દિવાન પદનો મહારાજની સેવામાં સંતો રાજી થાય એ રીતે સરકાર પાસે નિર્ણય લેવડાવી અને દિવાન પદે એમણે સાર્થક કર્યું. એમના મનમાં એવો ભાવ હશે કે જે ગુણાતીતાનંદ સ્વામી એમના આશીર્વાદથી અહીંયા હું જ્યાં બેઠો છું એ સંતોને આવી તકલીફ થાય, ભવિષ્યમાં પણ તકલીફ થવાના પ્રશ્નો થવાના એ બધું ન થાય એટલું હું શું કરી શકું, બસ મારી રીતે મારે સલાહ આપવાની છે તો હું એટલી સલાહ આપી અને એવું કંઈક કામ કરાવું કે સંતો અને ભગવાન રાજી થાય. એ બાઉદીનજી પોતે કઠિયારા હતા, ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી એમને આ દિવાન પદું પ્રાપ્ત થયું, પણ અનુસંધાનવાળા બહુ હતા. દિવાન થયા પછી પણ એમણે બંધીઓ અને દાતરડું એ સાચવી રાખેલા. દરરોજ સવારમાં એક વખત બંધીઓને દાતરડું એમને જોઈ લે અને મનમાં એવો સંકલ્પ થાય કે આપણું પ્રારબ્ધ, આપણું ભાગ્ય એ તો આ બંધિયા અને દાતરડાની અંદર હતું. આ તો કોઈક સંતની કૃપા થઈ, એમની સેવા થઈ ગઈ અવસર પર, અને એમના કારણે આ દિવાન પદું ભોગવું છું. એ દિવાન પદું એ મારું પ્રારબ્ધ નથી, એ મારું ભાગ્ય નથી, એ તો સંતની કૃપાનું ફળ છે. મારું ભાગ્ય અને મારું પ્રારબ્ધ તો આ દાતરડુંના બંધિયું છે, એવું એમને કાયમ અનુસંધાન રહેતું. મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે કે ગમે એવો સત્સંગી હોય, જ્યારે સત્સંગ થયો હોય ત્યારે જેવો દીન અને આધીન રહેતા હોય, સંતના ગુલામ થઈને રહેતા હોય, સંત અને ભગવાનના ભક્ત જે કહે એ પ્રમાણે સેવા કરતા હોય, અને પછી એમને એક ગામનું રાજ મળે, એક શહેરનું રાજ મળે. મહારાજે તો ત્યાં સુધી લખ્યું કે આખા બ્રહ્માંડનું રાજ્ય મળે, અને એમ છતાંય એ ભગવાન અને ભગવાનના સંત ભક્તની આગળ એવો ને એવો જ દીન આધીન અને ગુલામ થઈને રહે તો એ પાકો સત્સંગ, એવું મહારાજે કહ્યું છે. એ લક્ષણો એ બાઉદીનજીની અંદર જોવા મળતા કે આટલી બધી સંતની કૃપા થઈ પછી એમને વિસરાઈ ન ગયું, નહીતર વિસરાઈ જાય. આપણી પાસે કંઈ ન હોય ત્યારે આપણે મહારાજને, સંતોનો, ભક્તોનો જેવો મહિમા હોય, જેવી સેવા કરતા હોય, એવું પછી થોડાક સુખિયા થઈએ ને પછી એવી સેવાને એવો મહિમાને એવું ન રહે. મનમાં થાય તો એમ થાય કે આ બધું સંતોની કૃપાના આધારે નથી પણ અમારી મહેનતના આધારે છે. બાઉદીનજીના જીવનમાંથી શીખવા જેવું એ છે કે ગમે એટલી મોટાઈ પ્રાપ્ત થાય તો એ મોટાઈ છે એ પણ સંતોની કૃપાનું ફળ છે, સત્સંગ અને સેવા એમનું ફળ છે, મહારાજની કૃપાનું ફળ છે, એવું મનાય. બાઉદીનજીએ આવી રીતે મસ્જિદનું કામ રોકાયું એટલે સંતો વિશેષ રાજી થયા. સંતો રાજી થયા એટલે બાઉદીનજીને એમ થયું કે મારી ઉપર જે સંતોએ કૃપા કરી એમનું હું ઋણ કંઈક ચૂકવી શકું તો હજી વિશેષ સારું. એટલે મનમાં એવો સંકલ્પ થયો કે અત્યારે તો નવાબ સાહેબ છે, એમણે આ મસ્જિદનું કામ પડતું મેલ્યું, પણ ભવિષ્યની અંદર વળી પાછા જેમ ત્વેજો દેશી લોકો હતા એમણે રસૂલ ખાનજીને ચડાવ્યા અને ફરીવાર મસ્જિદ થવાની થઈ, તો એવી જ રીતે ફરીવાર પાછું ન થાય એમના માટે એ જમીન છે એ જો મંદિરને જ વહી જાય ને તો કાયમ માટે સંતોને બધાને સારું અને મંદિરમાં એટલી જમીન અને આપણી એટલી સેવા ગણાય. એટલે નવાબ સાહેબને વાત કરી કે સાહેબ આપણે પેલી જે જમીન છે જ્યાં આપણે મસ્જિદ કરવાના હતા એને આપણે હરાજી કરી નાખીએ, અને એની જો હરાજી થઈ જાય અને એમાંથી જે પૈસા આવે એ પૈસામાંથી આપણે કંઈક આવા રાજના કામ કરાવીએ. કે મોહબ્બત ખાને કહ્યું કે કંઈ વાંધો નહીં મામા, તમે જેમ કહો તેમ. મામા થતા હતા એટલે બાઉદ્દીનજી એમને હરાજી કરાવી, એમાં થોડી કુનેહપૂર્વક હરાજી કરાવી, અને એ હરાજીની અંદર બીજા કોઈના ભાગમાં ન ગઈ એ જમીન, અને સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના ભાગમાં એ હરાજી થઈ અને જમીન છે એ મંદિરને આવી. એ બાઉદ્દીનભાઈએ કુનેહપૂર્વક સરકારી જમીન એ મંદિરને અર્પણ કરાવી. સમય જતાં એ જમીન ઉપર નારણદાસજી સ્વામીએ વિશાળ સભા મંડપ, આચાર્ય મહારાજશ્રી અને હરિભક્તોના ઉતારા એમના માટે ત્રણ માળની હવેલી બંધાવી. અત્યારે જે છે એ ને એ તો પછી હમણાં નવું કામ થયેલું છે, એ પડી ગઈ એને એ પાડીને નવું કર્યું, આ એ જોયેલી છે. હા, ત્યારે સંતો એ હવેલીમાં રહેતા, બરાબર, જૂની બળી ત્યારે સંતો નવી હવેલી આવડિયામાં રહેતા. બીજો એક એવો પ્રસંગ છે નવાબ સાહેબનો કે જૂનાગઢ મંદિરની ગાયો એ ચરતી હશે. નવાબ સાહેબ ક્યાંક આમ નીકળ્યા હશે અને નવાબ સાહેબે એ ગાયોને જોઈ, રાજની પણ ગાયો અને આ મંદિરની પણ ગાયો, એટલે બાજુમાં કોઈક હતું એમને પૂછ્યું કે આ ગાયો કોની છે, તો કે આ સ્વામિનારાયણ મંદિરની ગાયો છે. એમાંથી એક ગાય એ નવાબ સાહેબના મનમાં વસી ગઈ કે આવી ગાય તો આપણી પાસે પણ નથી. હવે હશે સંતો એ સાચવી હશે અને કંઈક સારો એવો વહેલો હશે, એટલે નવાબ સાહેબને મનમાં એમ થયું કે આ ગાય છે નહીં તો રાજમાં શોભે એવી છે. એટલે સંતોને કહેવડાવ્યું કે અમારે ત્યાં ઘણી ગાયો છે પણ આવી રૂપાળી ગાય એકય નથી, એક ગાય અમને આપો કે, અને એમનું જે પણ મંદિરનું છે એટલે અમારે મફતમાં ન લેવાય, એમની જે પણ કિંમત થતી હશે એ અમે ચૂકવી દઈશું. એટલે નારણદાસ સ્વામીએ કહેવડાવ્યું કે સાહેબ સરકાર એ તમે પ્રેમથી એક ગાય રાખો અને અમારે કંઈ નથી જોઈતું એમ. સેજે સરકાર રાજી હોય તો બાકીના બધા કામ છે એ પતી જવાના હોય, અને એમાંય સામેથી માગી છે તો દેવામાં ક્યાં વાંધો છે, આપણે દેવા જઈએ એમના કરતા તે એમણે માગી છે ને દેવી છે. બીજી બાજુ એ રાજા છે અને આમ તો બધું આખી જેટલી સંપત્તિ છે એ બધી રાજાની કહેવાતી એ વખતે, એટલે રાજા રાજી હોય તો બધું જ સત્સંગનું કાર્ય સુખરૂપ થાય. એટલે નારણદાસ સ્વામીએ કહેવડાવ્યું કે પ્રેમથી તમે ગાય રાખો અને અમારે કંઈ જોઈતું નથી એમનું. એટલે નવાબ સરકારે કહ્યું કે ના, એવું નથી, અમારે મંદિર પાસેથી મફતમાં ન લેવાય, જે પણ તમારી ઈચ્છા હોય એ કહો અમે આપીએ એમ. બહુ આગ્રહ કર્યો એટલે નારણદાસ સ્વામી એવું કહ્યું કે આમ તો બીજું કંઈ વાંધો નથી, બધું જ મંદિર પાસે યોગ્ય સગવડતાઓ છે, પણ ગાયોને ચરિયાણ માટેની જગ્યા નથી, તો જો અનુકૂળતા હોય તો અત્યારે ગાયોને છે કામ જંગલમાં પથરાળ પર્વતોની અંદર ચરવા માટે જવું પડે છે, એ ન જવું પડે એમના માટે કંઈક ચરિયાણ માટેની જો વ્યવસ્થા થતી હોય તો, નહીંતર ગાયો જેમ જાય છે એ પ્રમાણે જશે કે. એટલે નવાબ સરકાર ખૂબ રાજી થયા, એમણે ગાય સ્વીકારી અને સ્વામીની વાત સાંભળી અને પોતાના અધિકારી એક સિકવેરા સાહેબ હતા, નામ એમનું સિકવેરા હશે, એમને આદેશ કર્યો કે આપણી સાગડી વીડીમાં, સાગડી જગ્યા હશે એ વીડીમાં રાજની ગાયો ચરે છે, અને એ જ વીડીની અંદર મંદિરની ગાયોને પણ ચરવા દેવામાં આવે કે, મંદિરની ગાયો છે એ અને રાજની ગાયો બંને સાથે ચરે એવું કરો. એ સાગડીની વીડી એટલે મોતીબાગમાં જે અત્યારે કૃષિ યુનિવર્સિટી છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એ જગ્યા એક કહેવાતી. નવાબ સાહેબના હુકમથી રાજની વીડીમાં રાજની ગાયોની સાથે જૂનાગઢ મંદિરની ગાયો છે એ પણ ચરતી થઈ. આ ઉપરાંત નવાબ સાહેબે લીલિયા ગીરની બાજુમાં સાંખડા વદરની વીડી હતી એ પણ મંદિરને અર્પણ કરેલી, અને બિલખાના દરબારે સાંખડા વદરની નાની વીડી એ પણ મંદિરને અર્પણ કરેલી. એ સાંખડા વદરની નાની વીડી અને મોટી વીડી એ બંને અત્યારે પણ જૂનાગઢ મંદિરના કબજામાં છે. નારણદાસજી સ્વામી એમની કુનેહપૂર્વક સરકારને એક ગાય ગમી ગઈ. સ્વામીએ ના પાડે કે કંઈ મહેનતાળું નથી જોઈતું, એટલે સરકારને વધારે ગુણ આવ્યો. અને આમાં એવું જ હોય, જો આપણે માગીએ ને તો જેટલું માગ્યું હોય ને એટલું જ મળે, અને ન માગીએ તો આપણે ન ધાર્યું હોય એટલું મળે, સામેવાળા છે એ એટલું આપે, મોજ મળે, અને પાછા રાજી થાય એ અલગ. નારણદાસ સ્વામીએ જો એમ કહ્યું હોત કે કંઈ વાંધો નહીં, ગાયના થાય છે 25 રૂપિયા, કે જે તે સમયે કંઈક થતા હશે, અત્યારે તો વધારે થાય, પણ એ વખતે જે કંઈ 10, 12, 15, 25 રૂપિયા, તો નવાબ સરકાર એટલા આપી દેત. પણ સ્વામીએ ના પાડી, એટલે નવાબ સરકારને ગુણ આવ્યો. બીજું કે ચરિયાણની વ્યવસ્થા ખાલી કરી દો, એટલે ગાયો જ્યાં ચરતી હતી રાજની ગાયો, ત્યાં ગાયોને ચરવાની વ્યવસ્થા થઈ ગઈ. અને એમ છતાંય નવાબ સાહેબને એમ લાગ્યું કે નહીં, હજી મારે કંઈક કરવું જોઈએ, એટલે એમણે સાંખડા વદરની મોટી વીડી હતી એ જૂનાગઢ મંદિરને અર્પણ કરી. એટલે ઘણી વખત આપણે, ગુરુ મહારાજ કહે છે ને કે માગે તેને ભાગે અને ત્યાગે તેને આગે. જે માગે એનાથી એ વસ્તુ ભાગે છે, અને જે નથી માગતા, જે ત્યાગ કરે છે, એમને સામેથી આવીને મળે છે. સ્વામી જ્યારે જૂનાગઢ મંદિરના મહંત પદે હતા ત્યારે જૂનાગઢ મંદિરનો ખૂબ વિકાસ થયેલો. સ્વામીની કોઠાસૂઝ, એમની સાધુતા પણ એવી, અને એમની સાથે સ્વામીની સેવા પણ એવી, અને સ્વામીની દ્રષ્ટિ પણ એવી પડે. સાથે સાથે ગોપીનાથ પુરાણી સ્વામી, બાલમુકુંદાસ સ્વામીનું માર્ગદર્શન, બાલમુકુંદાસ સ્વામીના ડાબા જમણા હાથ એટલે નારણદાસ સ્વામી અને ગોપીનાથ પુરાણી સ્વામી, એ બંને સંતોમાં પાછી આત્મીયતા એવી કે બંને સંતો ભેળા થઈ અને જે આયોજન કરે એ આયોજન મંદિરના, સત્સંગના અને સંતોને, હરિભક્તોના, એમના બધાના ઉત્કર્ષમાં હોય. બંને એકાબીજાને પરસ્પર પૂરક થઈને રહેતા. આપણે આગળ પ્રસંગો સાંભળ્યા ગોપીનાથ પુરાણી સ્વામીના જીવનની, જ્યારે વાત કરતા હતા ત્યારે. વર્ષો સુધી નારણદાસ સ્વામીએ જૂનાગઢ મંદિરના મહંત પદે રહી અને ઘણી બધી સેવાઓ કરી. એમાં ભંડારનું નિર્માણ થયું, એ જે આપ નવાબ સાહેબે જે જમીન આપી એ જગ્યા ઉપર. બીજી એક સેવા સ્વામીએ એવી કરી કે રાધારમણ દેવનું ડેરું વચ્ચે રણછોડ ત્રિકમરાયજી અને આ બાજુ સુખસૈયા, તો એ ત્રણેય ડેરામાં અસિદ્ધેશ્વર મહાદેવ, એ ત્રણેય ડેરાની અંદર અંદર એક વખત પૂજારી જાય, પછી એમણે બાજુના ડેરામાં જવું હોય તો વળી પાછું આમ બહારથી આવી અને પછી ડેરામાં જઈ શકાય, એટલે અંદર કમાન કે અંદરથી જઈ શકાય એવી વ્યવસ્થા નહોતી. એક નાનકડી દિવાલમાં બારી હતી, એટલે પૂજારીઓને કંઈ પૂછવું કરવું હોય તો આપણે કરી શકે અને પૂછી શકે. એટલે પૂજારીઓને બધાને અગવડતા પડે, સહેજે થાળ ધરાવવા ગયા હોય ત્યારે, સેવા પૂજામાં કંઈક હોય ત્યારે, આ ડેરામાંથી કંઈક લેવાનું હોય, પેલા ડેરામાંથી લેવાનું હોય, લાવવા લઈ જવાનું હોય, બારે હરિભક્તો હોય, સોળે થઈ અને સેવા કરવાની હોય, તો વળી પાછા એમને થોડા હટાવવા પડે અને આમથી આમ જવું આવવું થાય, પડદાઓ સેજ હટાવવા પડે. એટલે એવી અગવડતાઓ હતી. એટલે સ્વામીને વાત કરી કે સ્વામી જો અહીંયા આ બારી છે એ નીકળી જાય અને એની જગ્યાએ જો દરવાજો પડી જાય કે કમાન થઈ જાય તો અંદર ને અંદર જ બધું, એક વખત પૂજારી અંદર ગયા પછી એમને બહાર ન આવવું પડે. એટલે સ્વામીએ કહ્યું ખૂબ સારું, એવું કંઈક કરીએ. હવે જૂનું બાંધકામ અને એમાં આ બધું કરવાનું, લગભગ મંદિર થયું એના 101 વર્ષ થવા આવ્યા હશે. એટલે સ્વામીએ કુંડલાવાળા મિસ્ત્રી કાનજીભાઈ એમને બોલાવ્યા અને સ્વામી એમને આ ત્રણેય ડેરા અને એમની જે બારી એમની વાત કરી. શિખરોને નુકસાન ન થાય, મંદિરને ક્યાંય પણ નુકસાન ન થાય એવી રીતે કામ કરવાનું. પાડવાનું હોય તો આપણે પાડી દઈએ, પણ ક્યાંય ઉપર બધું છે, પાછા દેવ બિરાજે છે નીચે, જો થોડું કંઈ કંઈ આડાઅવળું થાય અને માથે શિખર છે એ બધા હલે અને કંઈક ન થવાનું થાય તો દેવ બિરાજે એમનો અપરાધ થાય. એટલે સ્વામી આમ પોતે પર્સનલ રસ લઈ કેટલા પ્લાનો કરી કરી અને ફેરવી અને ક્યાંય પણ એમ ચૂક ન રહી જાય, દેવને થોડી પણ અગવડતા ન પડે એ રીતે આ કામ થાય. એટલે કાનજીભાઈને પાસે બોલાવી અને એમણે એવી રીતે કુનેહપૂર્વક કામ કર્યું કે ક્યાંય પણ તિરાડ ન આવી, દિવાલમાં તિરાડ ન આવવા દીધી અને એ બંને દિવાલની અંદર કમાન કરી એટલે ત્રણેય ડેરાઓની અંદર અંદરથી આવી જઈ શકાય. જૂનાગઢ મંદિરની અંદર એવી જ રીતે હરિભક્તોની આવજા વધારે રહી છે. જે બધા હરિભક્તો આ બાજુ સોરઠનું બહુ મોટું સ્થાન, મહારાજની પ્રસાદી એમની વસ્તુઓનો સંગ્રહ, સાથે દેવબિરાજે મહારાજે પધરાવેલા દેવ, એટલે સહેજે આ બાજુ જે પણ ભક્તો આવ્યા હોય તો એ દર્શને અવશ્ય જાય. તો હરિભક્તો માટે ઉતારાની વ્યવસ્થા નહોતી. એટલે વિક્રમ સંવત 1972ની સાલમાં એ મંદિરના પૂર્વ ભાગે, એટલે જે જગ્યાએ રસુલખાનજી મસ્જિદ બંધાવવાના હતા એ જગ્યાએ, ત્યાં ભંડાર અને એ જ જગ્યા ઉપર ઉપરના માળે ઉતારાની વ્યવસ્થા કરી, હરિભક્તોના ઉતારાની વ્યવસ્થા. ત્યાં 3 માળની જે હવેલી બંધાણી એમાં વિક્રમ સંવત 1972ની સાલમાં હરિભક્તોના ઉતારા માટેની વ્યવસ્થા સ્વામીએ કરી. આ સાથે ઘણા બધા નાના મોટા કામ એ જૂનાગઢ મંદિરની અંદર સ્વામીના માર્ગદર્શન નીચે સંતો અને હરિભક્તો બધાએ સાથે મળીને કર્યા. વિક્રમ સંવત 1980ની સાલમાં જૂનાગઢ મંદિરની અંદર પાણીની ખૂબ તકલીફ રહેતી, તો સ્વામીએ એ કાનજીભાઈને બોલાવી અને 100 બાય 150 ફૂટ પોળી અને લાંબી એવી મોટી પાણીની ટાંકી કરાવી, સ્ટોરેજ કરાવ્યો. 100 ફૂટ આમ લાંબુ, 150 ફૂટ પહોળો, એટલે બહુ મોટો ટાંકો થાય. એ કામ જ્યારે ચાલતું હતું, એ પ્રસંગ આપણે આગળ સાંભળ્યો, ગોપીનાથ પુરાણી સ્વામી એમાં બધામાં સેવામાં હતા, જાત મહેનતથી કરાવ્યું. એ જ્યારે કામ ચાલતું હતું એ વખતે કાનજીભાઈ એમણે એ જે ટાંકી કરાવી એમાં અતિ કમાન ને એવું બધું કરી અને કરેલી, કારણ કે 100 બાય 150 ફૂટની ટાંકી અને પાણી જો એમનામ ભરવામાં આવે, નાનકડો ભૂકંપ આવે તો પાણી જ એટલું બધું હલે છે, ચડે કે બધી દિવાલો છે અને પાણીનું પ્રેશર પણ એટલું બધું આવે કે દિવાલો છે એ તૂટે એમ. એટલે એમની અંદર પણ સ્વામી આમ કમાનો બંધાવીને કંઈક એવો વિભાગ કરેલો કે બધું પાણી છે એનું પ્રેશર છે એ ચાર દિવાલ ઉપર ન જાય, પણ ફરતીકોર બધી દિવાલોમાં વેચાઈ જાય, એટલે એમાં કમાનોવાળું બાંધકામ કરેલું. સ્વામી ખૂબ રાજી થયા કાનજીભાઈની ઉપર. પછી નાનું મોટું જે પણ કામકાજ હોય તો સ્વામી કાનજીભાઈને બોલાવે. તો વિક્રમ સંવત 1983 સાલમાં નિજ મંદિરમાં ઇટાલિયન માર્બલ આરસ પથરાવવાનો હતો ત્યારે સ્વામીએ કાનજીભાઈને પણ બોલાવેલા, અને હરિભાઈ ગંગદાસભાઈ રાજકોટના મિસ્ત્રી હતા એમને બોલાવેલા, અને વાગોદળ દરબાર એમણે સેવા કરી હતી. જામનગરના એક મિસ્ત્રી હતા ગોવાભાઈ પમાભાઈ, એમણે પણ મુખ્ય કારીગર તરીકે સેવા આપી હતી, અને બીજા એક જામનગરના હતા મૂળજીભાઈ લાધાભાઈ, એ પણ સ્વામીના ખૂબ કૃપાપાત્ર. આટલા ભક્તોએ એ આરસ પાથરવામાં સેવા કરેલી. એ અરસાની અંદર જૂનાગઢ મંદિરની સામેની બાજુ ગૌશાળા અને વંડામાં પાણીની ટાંકીનું કામ ચાલતું હતું. એ કુંડલાના મિસ્ત્રી કાનજીભાઈ એમની દેખરેખ નીચે ચાલતું હતું, એટલે એમની કુનેહપૂર્વકનું કામ જોઈએ ને સ્વામી એમને આ બીજું કામ સોંપ્યું હશે. સ્વામીના વચનમાં એવો વિશ્વાસ, સ્વામી પ્રત્યે એવો દિવ્ય ભાવ વાલા ભક્તો, આ કાનજીભાઈના પ્રસંગમાંથી આપણને પ્રેરણા મળે કે સંતોમાં કેવું હેત ને કેવી આત્મબુદ્ધિ, કેવો દિવ્ય ભાવ ને કેવો મહિમા ભાવ, એ આપણે રાખવો જોઈએ. એક કામ ચાલતું તો આખો દિવસ કામ ચાલે, કાનજીભાઈ તનતોડ મહેનત કરે. નારણદાસ સ્વામી એ માર્ગદર્શનમાં હોય, કથા વાર્તા સત્સંગ ને એ બધું ચાલતું હોય ત્યારે સ્વામી અચૂક ત્યાં પહોંચી ગયા હોય, ને વળી પાછો સમય મળે એટલે સ્વામી અહીંયા કામ ચાલતું હોય ત્યાં આવે અને એમની સાથે રહી પોતે પણ સેવા કરતા અને સાથે હરિભક્તો પણ સેવા કરતા હોય. કાનજીભાઈની સેવાથી સ્વામી એક વખત એટલા બધા રાજી થઈ ગયા. એકાદશીનો દિવસ વહેલી સવાર, સ્વામીને કદાચ અનુસંધાન નહીં રહ્યું હોય, અને કાનજીભાઈ છે પૂજાપાઠમાંથી પરવારી અને સ્વામીના દર્શને આવ્યા. સ્વામી અતિ રાજી થઈ ગયા. સ્વામીએ કહ્યું કે કાનજીભાઈ હાલો તમને થાળની પ્રસાદી દેવી છે આજે, એટલે સ્વામી ભંડારમાં ગયા. રાધારમણ દેવને ચૂરમાના લાડુ સવારમાં થાળમાં ધરાવ્યા હશે, એ ચૂરમાના લાડુનો વાટક્યો લઈ, એમાં ચાર લગભગ લાડુ હતા, એ ચારેય લાડુ લઈ અને કાનજીભાઈને કહ્યું ખૂબ ધરો કે, અને કાનજીભાઈએ ખૂબ ધર્યો અને સ્વામીએ ચારે ચાર લાડુ છે એ કાનજીભાઈને આપ્યા. પ્રસાદી આપી ત્યાં સુધી તો કંઈ વાંધો નહોતો. પછી સ્વામીએ કહ્યું કે ભાઈ અહીંયા બેસી અને જમી લ્યો કે. હવે એ વખતના ચૂરમાના ચાર લાડુ એટલે મોટા મોટા લાડુ હોય, જોકે એમના શરીર પણ એવા હતા ચોખ્ખા ઘીના, એટલે એવડા લાડુ પચાવી જાય. આપણે તો અત્યારે આવડી નાની નાની લાડુડી એક આપી હોય તો કે બસ બસ બસ બસ કે ડાયાબિટીસ થઈ ગયો છે કે. હવે તો સુગર ફ્રી સુગર આવી ગયો કે એ સુગર ખાવ એટલે ગળ્યું લાગે પણ તમારી સુગર ન વધારે એવી સુગર આવી છે. તો કે હવે એવો સુગર નાખીએ ને તમે મગજ કે મોહનથાળ કે ચૂરમાના લાડુ બનાવી દો તો ચાલે કે, બાકી ઓલો ઓલો ન ચાલે. કાનજીભાઈને ચાર લાડવા મળ્યા, એ લાડવા કરતા તે એ સ્વામી જે રાજી થઈને આપતા હતા, એ કાનજીભાઈ એવા એકાંતિક ભગત હતા કે દર એકાદશી નકોરડી કરતા. આજે પણ એમને અનુસંધાન હતું એકાદશી છે નકોરડી છે, અને નારણદાસ સ્વામીએ પ્રસાદ આપ્યો. પાછું સ્વામીએ આજ્ઞા કરી કે અહીંયા બેસીને જમી લ્યો, એટલે હવે ધર્મ સંકટ થયું, નહીતર તો લાડુ રાખી દે બીજે દિવસે પારણાને દિવસે પ્રસાદ લે. કાનજી ભગતને ધર્મ સંકટ થયું એટલે એમણે કહ્યું કે સ્વામી આજે એકાદશી છે. સ્વામી એવા ફોર્મમાં આવી ગયા હશે કે એમના એટલા બધા રાજી થયા હશે એટલે સ્વામી એમ કહ્યું કે ભલે ને રહી કે જમો તમે પ્રસાદ છે કે નિર્ગુણ કહેવાય કે. પછી એમને બીજો સંકલ્પ ન કર્યો. પોતે એવા ધર્મનિષ્ઠ હતા. સ્વામી નારણદાસ સ્વામી પણ એટલા બધા ધર્મનિષ્ઠ હતા, પણ આજે એમના હૃદયનો ઉમળકો એમની સેવા જોઈ અને એવા રાજી થઈ ગયા. કાનજી ભગત એમને સ્વામીની સાથે એવી આત્મીયતા અને આવા ભગવાન જેવા સંત, એમણે મને પ્રસાદ આપ્યો છે ને એમણે એમ કહ્યું છે કે ભલે ને આજે એકાદશી રહી તમે જમી જાઓ. અને એ લાડુ જમી ગયા. એ મોટા સંતની રાજીપાની એકાદશી એ આખી અનોખી એકાદશી થઈ ગઈ એમના માટે. વર્ષો ગયા, નાણદાસ સ્વામી તો ધામમાં પધાર્યા, પછી પાછી બધી એકાદશી ન કોરડી, પણ એ દિવસે જે એમણે લાડુ જીમ્યા અને અંતરની અંદર જે શાંતિ થઈ, એક તો નારણદાસ સ્વામી જેવા સંત એમનો રાજીપો, અને એ રાજીપાના આધારે એમણે પ્રસાદ લીધો, પોતાના મનનું ગમતું એ એમણે સંત વચને મૂકી દીધું, એટલે બંને રીતે એમને શાંતિ થઈ. પછી વર્ષો પછી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને એક કાનજીભાઈ છે એ મળેલા, અને જ્યારે જ્યારે ક્યાંક એવો પ્રસંગ નીકળ્યો હોય ત્યારે આ વાત કરે એટલે કાનજીભાઈ એમ કહેતા આ પ્રસંગને યાદ કરીને કે સ્વામી મેં આખી જિંદગીમાં એકાદશી ઘણી કરી, પણ એ નારણદાસ સ્વામીએ તે દિવસે જે લાડુની પ્રસાદી આપી અને એ દિવસે ચાર લાડુ જમીને મેં જે એકાદશી કરી અને તે દિવસે જે સુખ આવ્યું એવું સુખ મને બીજી એક પણ એકાદશીમાં નથી આવ્યું. અંતરમાં જે આમ સત્વગુણ વર્તવો જોઈએ, તે દિવસે તો નિર્ગુણ ભાવ એમને વર્તતો હશે, સત્વગુણ કરતા એ એક સ્ટેપ આગળ. કારણ કે સ્વામી એવું બોલ્યા ને કે ભગવાનની પ્રસાદી છે એટલે નિર્ગુણ કહેવાય એમ, એટલે એમના હૃદયમાં ત્રણેય ગુણ છે એ સમી ગયા હોય. સ્વામીના આશીર્વાદથી એમના અંતરમાં નિર્ગુણ ભાવ પ્રગટ્યો હોય અને એ નિર્ગુણ ભાવ એમનું સુખ એમને જે આવતું હોય એમના આધારે એમને એવો અહેસાસ ને એવો ઓડકાર એવી અનુભૂતિ થતી હોય કે એવી એકાદશી મારે ક્યારેય થઈ નથી. આ અકલ્પનીય પ્રસંગ છે, જોકે આ અપવાદરૂપ કહેવાય, કારણ કે દર વખતે આવો પ્રસંગ બને નહીં, અને દર વખતે બને તો સાધારણ સાધુ અને સાધારણ હરિભગત તરીકે આપણે એવો પ્રસંગ કરવા માંડીએ તો એ યોગ્ય પણ નહીં. એ તો ભગવાન જેવા સંત હતા અને ફોર્મમાં આવી ગયા અને એમણે કહી દીધું એટલે એમના વચને એકાદશી કરે ને એકાદશી એ અનાજ જેમાં તો એ નિર્ગુણ થઈ ગયું. આ પ્રસંગમાંથી આપણે એવું નથી શીખવાનું કે એકાદશીના દિવસે સંતો આપે તો આપણે પણ જમી લેવું એમ. સંતોમાં એવું હેતુ હોવું જોઈએ. નારણદાસ સ્વામી તો એવા સમર્થ સંત હતા. અહીંયા તો ક્યારેક હરિભક્ત આવ્યો હોય ને તો એકાદશીના દિવસેનો કંઈક જન્મદિવસ હોય બીજું ત્રીજું હોય તો સંતો અહીંયાથી પ્રસાદીનું પેકેટ આપે ને તો કેવું પડે કે ભગત આજે એકાદશી છે એટલે આજે આ પ્રસાદ નહીં લેતા કે આવતીકાલે લેજો એમ. એ તો સહેજે ભગવાનના ભગત હોય એને પ્રસાદનો મહિમા બહુ હોય હો, અને એમાંય સંતોના હાથે ભગવાનનો પ્રસાદ મળ્યો એટલે તો કેટલો બધો મહિમા હોય, પણ અનુસંધાન તો આપણે રાખવું જ રહ્યું. પણ આ પ્રસંગનો અર્થ એવો છે કે એમણે કેવી સેવા કરી હશે કે સેવાના આધારે ભગવાન જેવા સંત રાજી થઈ ગયા. અને આ પ્રસંગ અપવાદરૂપ પણ એટલા માટે કહેવાય કે નારણદાસ સ્વામી પોતે ધર્મનિષ્ઠ હતા. એમણે પોતાના જીવનની અંદર ક્યાંય પણ એ ધર્મમાંથી ચલાયમાન થયા નથી, ધર્મને એમણે ક્યારેય ગૌણતા આપી નથી. અને સામે કાનજી ભગત હતા ને એ પણ એવા ધર્મનિષ્ઠ હતા, એમણે બધી જ એકાદશીઓને કોરડી કરી હતી. અને આવો પ્રસંગ બન્યો એટલે એને અપવાદરૂપ કહેવાય. આપણે તો ખાલી ક્યારેક કોઈક ભગવાનના ભગતને પૂછીએ ને કે ભગત એકાદશી કરો, તો કે હા સ્વામી આમ અમે એકાદશી કરીએ, કે પણ ચાતુર્માસની જે ચાર મહિનાની એકાદશી હોય ને એટલી કરીએ, કે બાકી બધી એકાદશી છે ને એ અમે નથી કરતા. કેમ? તો કે બીજું કાંઈ નહીં કે, પણ એમ કે એ ચારે એટલે ચાર મહિનાની એકાદશી હોય એનું મહત્વ વધારે, એટલે ત્યારે અમે ફરાળ કરીએ, બાકી બધી એકાદશીમાં અમે ફરાળ ન કરીએ. કે બાકી બધી એકાદશીમાં નોર્મલ. આવું હમણાં થોડાક દિવસ પહેલાં ક્યારે ભગવાનના ભગત કહેતા હતા, એટલે એકાદશી બધી એક સરખી છે. અને મહારાજે એવું ક્યાંય નથી કીધું. એ કરી ભગત એવું પૂછતા હતા કે સ્વામી સુધી એકાદશી હોય એમાં વધારે પુણ્ય થાય, અને વધી એકાદશી હોય એ કરીએ તો એમાં ઓછું પુણ્ય થાય, એવું હોય કે? હલો, એવું હોય કે? એટલે મહારાજે એવું ક્યાંય કીધું નથી કે સુધી એકાદશી કરો તો તમને જાજુ પુણ્ય થશે ને વધી એકાદશી કરો તો ઓછું પુણ્ય થશે, એવું કે મહારાજે કહ્યું નથી, અને શાસ્ત્રમાં પણ ક્યાંય નથી. એટલે કે અમે એકાદશી કરીએ ને તો સુધી એકાદશી રહીએ, વધી એકાદશી અમે ન રહીએ. કે હવે હમણાં આવશે ને વધી એકાદશી જ આવશે, એવું નથી. બધી એકાદશી એક જ સમાન છે, અને બધી એકાદશીનો એક જ સમાન મહિમા છે, કારણ કે એ ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી પ્રગટ થઈ છે એટલે એમનો એ મહિમા એક સમાન છે. મહારાજની આજ્ઞા છે આપણા માટે કે એકાદશીનું વ્રત ખબરદાર થઈને કરવું. મહારાજે બીજે ક્યાંય એવું ન કહ્યું, પણ આમાં એવું કહ્યું, ખબરદાર થઈને કરવું. આ પ્રસંગમાંથી એકાદશીના વ્રતની દૃઢતા થાય, અને સાથે સાથે એવા ભગવાન જેવા સંત, એવા સંતો આપણને પણ મળ્યા છે, એવા સંતની સાથે આવી આત્મબુદ્ધિ થાય, આવો દિવ્ય ભાવ, આવો મહિમા ભાવ, અને એમને રાજી કરવાનું આવું તાન, અને એમને આગળ મનની તમામ માન્યતાઓ મૂકવી, અને એમના દાસાનો દાસ થઈને રહેવું, એવો ભાવ એ કાનજી ભગતમાંથી પ્રેરણારૂપ છે, એ આપણે શીખવા જેવો છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. મહારાજ કાનજી ભગતના જેવો દિવ્ય ભાવ, મહિમા ભાવ, એમને જેવો નર્ણદાસ સ્વામીમાં આત્મબુદ્ધિ, એવી આત્મબુદ્ધિ આપણને પૂજ્યપાદ ગુરુ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી વગેરે સંતોમાં થાય, આપણી ગુરુ પરંપરાના સંતોમાં થાય એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.